હું ન તો યોગ જાણું છું, ન જપ અને ન પૂજા જ. હે સર્વસ્વ આપનારા શંભો, હું તો આપને સદાય નમસ્કાર કરું છું. હે પ્રભો, વૃદ્ધાવસ્થા તથા જન્મ મૃત્યુના દુઃખ સમૂહમાં બળી રહેલા મારા જેવા દુઃખી શરણાગતોની દુઃખોથી રક્ષા કરો. હે ઈશ્વર, હે શંભો, હું આપને નમસ્કાર કરું છું. ભગવાન રુદ્રની સ્તુતિનું આ અષ્ટક શંકરજીની તુષ્ટિ માટે એ બ્રાહ્મણ દ્વારા કહેવાયું. જે મનુષ્ય આનું ભક્તિપૂર્વક પઠન કરે છે તેની ઉપર ભગવાન શંભુ પ્રસન્ન થાય છે. સર્વજ્ઞ શિવજીએ વિનંતી સાંભળી અને બ્રાહ્મણનો પ્રેમ જોયો. પછી મંદિરમાં આકાશવાણી થઈ કે હે દ્વિજ શ્રેષ્ઠ, વર માંગો. બ્રાહ્મણે કહ્યું, હે પ્રભો, જો આપ મારા પર પ્રસન્ન હોવ અને હે નાથ, જો આ દીન પર આપનો સ્નેહ હોય તો પહેલા આપના ચરણોની ભક્તિ આપીને બીજો વર આપો. હે પ્રભો, આ અજ્ઞાની જીવ આપની માયાને વશ થઈને નિરંતર ભૂલી ભટકે છે. હે કૃપાના સાગર ભગવાન, તેના પર ક્રોધ ન કરો. હે દીનો પર દયા કરનારા શંકર, હવે આની ઉપર કૃપાળુ થાઓ, જેથી હે નાથ, ટૂંક સમયમાં જ આના પર શાપ પછી અનુગ્રહ થઈ જાય. હે કૃપા નિધાન, હવે તે જ કરો જેનાથી આનું પરમ કલ્યાણ થાય. બીજાના હિતની તરબોળ થયેલ બ્રાહ્મણની વાણી સાંભળીને પછી આકાશવાણી થઈ, એવમસ્તુ. જો કે તેણે ભયાનક પાપ કર્યું છે અને મેં પણ એને ક્રોધ કરીને શાપ આપ્યો છે, તો પણ તમારી સાધુતા જોઈને હું એની પર વિશેષ કૃપા કરીશ. હે દ્વિજ, જે ક્ષમાશીલ અને પરોપકારી હોય છે તે મને એવા જ પ્રિય છે જેમ ખરારી શ્રી રામચંદ્રજી. હે દ્વિજ, મારો શાપ વ્યર્થ નહીં જાય. આ 1000 જન્મ અવશ્ય પામશે, પરંતુ જન્મવા અને મરવામાં જે અસહ્ય દુઃખ થાય છે, આને તે દુઃખ જરાય નહીં વ્યાપે અને કોઈ પણ જન્મમાં એનું જ્ઞાન નષ્ટ નહીં થાય. હે શુદ્ર, મારા પ્રામાણિક વચન સાંભળ. પ્રથમ તો તારો જન્મ શ્રી રઘુનાથજીની પુરીમાં થયો, પછી તે મારી સેવામાં મન લગાવ્યું. પુરીના પ્રભાવ અને મારી કૃપાથી તારા હૃદયમાં રામ ભક્તિ ઉત્પન્ન થશે. હે ભાઈ, હવે મારા સત્ય વચન સાંભળ. દ્વિજોની સેવા જ ભગવાનને પ્રસન્ન કરનારું વ્રત છે. હવે ક્યારે બ્રાહ્મણનું અપમાન ન કરીશ. સંતોને અનંત શ્રી ભગવાનના જેવા જ જાણજે. ઇન્દ્રના વજ્ર, મારા વિશાળ ત્રિશૂળ, કાળના દંડ અને શ્રીહરિના વિકરાળ ચક્રના માર્યા પણ જે નથી મરતા, તે પણ વિપ્રદોહરૂપી અગ્નિથી ભસ્મ થઈ જાય છે. આવો વિવેક મનમાં રાખજે, પછી તારા માટે જગતમાં કંઈ પણ દુર્લભ નહીં હોય. મારો એક બીજો પણ આશીર્વાદ છે કે તારી સર્વત્ર અબાધ ગતિ થશે, અર્થાત તું જ્યાં જવા ઈચ્છશે ત્યાં કોઈ રોકટોક વિના જઈ શકશે. આકાશવાણી દ્વારા શિવજીના વચન સાંભળીને ગુરુજી હરખાઈને એવું જ થાવ આમ કહીને મને ઘણો સમજાવીને અને શિવજીના ચરણોને હૃદયમાં રાખીને પોતાના ઘેર ગયા. કાળની પ્રેરણાથી હું વિંધ્યાચળમાં જઈને સર્પ થયો. પછી કેટલો કાળ વીત્યા પછી મેં પરિશ્રમ વિના જ તે શરીર ત્યાગી દીધું. હે હરિવાહન, હું જે પણ શરીર ધારણ કરતો તેને વિના પરિશ્રમે જ તેવી જ રીતે સુખપૂર્વક ત્યાગી દેતો હતો, જેમ મનુષ્ય જૂનું વસ્ત્ર ત્યાગી દે છે અને નવું પહેરી લે છે. શિવજીએ વેદ મર્યાદાની રક્ષા કરી અને હું ક્લેશ પણ ન પામ્યો. આ પ્રમાણે હે પક્ષીરાજ, મેં અનેક શરીર ધારણ કર્યા પણ મારું જ્ઞાન ન ગયું. તિર્યંચ યોનિ, દેવો કે મનુષ્યનું જે પણ શરીર ધારણ કરતો ત્યાં ત્યાં હું શ્રી રામજીનું ભજન ચાલુ રાખતો. આ પ્રમાણે હું સુખી થઈ ગયો, પરંતુ એક શૂળ મને વળગેલું રહ્યું. ગુરુજીનો કોમળ સુશીલ સ્વભાવ હું ક્યારે ન ભૂલતો, અર્થાત મેં આવા કોમળ સ્વભાવ દયાળુ ગુરુનું અપમાન કર્યું. આ દુઃખ મને કાયમ બની રહ્યું. હું અંતિમ શરીર બ્રાહ્મણનું પામ્યો, જેને પુરાણ અને વેદો દેવતાઓને પણ દુર્લભ બતાવે છે. હું ત્યાં બ્રાહ્મણ શરીરમાં પણ બાળકોમાં ભળીને રમતો તો શ્રી રઘુનાથજીની સર્વે લીલાઓ કર્યા કરતો. સમજણો થયા પછી પિતાજી મને ભણાવવા લાગ્યા. હું સમજતો, સાંભળતો અને વિચારતો, પણ મને ભણવું ગમતું નહોતું. મારા મનની સઘળી વાસનાઓ નાસી ગઈ. કેવળ શ્રી રામજીના ચરણોમાં લગ્ની લાગી ગઈ. હે ગરુડજી, કહો, એવો કોણ અભાગ્યો હશે જે કામધેનુને ત્યજીને ગધેડીની સેવા કરશે? પ્રેમમાં મગ્ન રહેવાને કારણે મને કંઈ પણ નહોતું ગમતું. પિતાજી ભણાવી ભણાવીને હારી ગયા. જ્યારે પિતા માતા કાળવશ થઈ ગયા ત્યારે હું ભક્તોની રક્ષા કરનારા શ્રી રામજીનું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો. વનમાં જ્યાં જ્યાં મુનીશ્વરોના આશ્રમ મળતા ત્યાં ત્યાં જઈ જઈને તેમને શીશ નમાવતો. હે ગરુડજી, તેમને હું શ્રી રામજીના ગુણોની કથાઓ પૂછતો, તેઓ કહેતા અને હું હર્ષિત થઈને સાંભળતો. આ પ્રમાણે હું સદા સર્વદા શ્રી હરિના ગુણાનુવાદ સાંભળતો અને ફરતો રહેતો. શિવજીની કૃપાથી મારી સર્વત્ર અબાધિત ગતિ હતી. મારી ત્રણેય પ્રકારની બાહ્ય પ્રબળ વાસનાઓ છૂટી ગઈ અને હૃદયમાં આ એક જ લાલસા અત્યંત વધી ગઈ કે જ્યારે શ્રી રામજીના ચરણ કમળોના દર્શન કરું ત્યારે જ પોતાનો જન્મ સફળ થયો સમજું. જેમને હું પૂછતો તે જ મુનિ એવું કહેતા કે ઈશ્વર સર્વભૂતમય છે. આ નિર્ગુણ મત મને નહોતો ગમતો. હૃદયમાં સગુણ બ્રહ્મ પર પ્રીતિ વધી રહી હતી. ગુરુજીના વચનોનું સ્મરણ કરીને મારું મન શ્રી રામજીના ચરણોમાં લાગી ગયું. હું ક્ષણે ક્ષણે નવો નવો પ્રેમ પ્રાપ્ત કરતા શ્રી રઘુનાથજીનો યશ ગાતો ફરતો હતો. સુમેરુ પર્વતના શિખર પર વડની છાયામાં લોમશ મુનિ બેઠા હતા. તેમને જોઈને મેં એમના ચરણોમાં માથું નમાવ્યું અને અત્યંત દીન વચન કહ્યા. હે પક્ષીરાજ, મારા અત્યંત નમ્ર અને કોમળ વચન સાંભળીને કૃપાળુ મુનિ મને આદર સાથે પૂછવા લાગ્યા. હે બ્રાહ્મણ, આપ કયા કાર્યથી અહીંયા આવ્યા છો? ત્યારે મેં કહ્યું, હે કૃપાનિધિ, આપ સર્વજ્ઞ છો અને સુજ્ઞ છો. હે ભગવંત, મને સગુણ બ્રહ્મની આરાધના કહો. પછી હે પક્ષીરાજ, મુનીશ્વરે શ્રી રઘુનાથજીના ગુણોની કેટલીક કથાઓ આદર સહિત કહી. પછી તે બ્રહ્મ જ્ઞાન પરાયણ વિજ્ઞાનવાન મુનિ મને પરમ અધિકારી જાણીને બ્રહ્મનો ઉપદેશ કરવા લાગ્યા કે તે અજન્મા છે, અદ્વૈત છે, નિર્ગુણ છે અને હૃદયના સ્વામી છે. તેઓ અકળ, ઈચ્છારહિત, નામરહિત, રૂપરહિત, અનુભવથી જાણવા યોગ્ય, અખંડ અને ઉપમારહિત છે. તેઓ મન અને ઇન્દ્રિયોથી પર નિર્મળ, વિનાશરહિત, નિર્વિકાર, સીમારહિત અને સુખના ભંડાર છે. વેદો એવું ગાય છે કે તે જ તું છે. જળ અને જળની તરંગની જેમ એનામાં અને તારામાં કોઈ ભેદ નથી. મુનિએ મને અનેક પ્રકારે સમજાવ્યો પણ નિર્ગુણ મત મારા હૃદયમાં ન બેઠો. મેં પાછા મુનિના ચરણોમાં માથું નમાવીને કહ્યું, હે મુનીશ્વર, મને સગુણ બ્રહ્મની ઉપાસના કહો. મારું મન રામ ભક્તિરૂપ જળમાં માછલી થઈ રહ્યું છે. હે ચતુર મુનીશ્વર, આવી દશામાં તે એનાથી જુદું કેવી રીતે થઈ શકે છે? આપ દયા કરીને મને એ જ ઉપદેશ કહો જેથી હું શ્રી રઘુનાથજીને પોતાની આંખોથી નિહાળી શકું. પહેલા નેત્રો ભરીને શ્રી અયોધ્યાનાથને જોઈને પછી નિર્ગુણનો ઉપદેશ સાંભળીશ. મુનિએ અનુપમ હરિકથા કહીને પાછા સગુણ મતનું ખંડન કરીને નિર્ગુણનું નિરૂપણ કર્યું. ત્યારે હું નિર્ગુણ મતને હઠાવીને ઘણો હઠ કરીને સગુણનું નિરૂપણ કરવા લાગ્યો. મેં ઉત્તર પ્રત્યુત્તર કર્યા તેથી મુનિના શરીરમાં ક્રોધના ચિહ્ન ઉત્પન્ન થઈ ગયા. હે પ્રભો, સાંભળો, ઘણું અપમાન કરવાથી જ્ઞાનીના પણ હૃદયમાં ક્રોધ ઉત્પન્ન થઈ જાય છે. જો કોઈ ચંદનની લાકડીને ઘણું જ ઘસે તો તેમાંથી અગ્નિ પ્રગટ થઈ જશે. મુનિ વારંવાર ક્રોધ સહિત જ્ઞાનનું નિરૂપણ કરવા લાગ્યા ત્યારે હું બેઠો બેઠો પોતાના મનમાં અનેક પ્રકારના અનુમાન કરવા લાગ્યો. દ્વૈત બુદ્ધિ વિના ક્રોધ કેવો અને વિના અજ્ઞાને શું દ્વૈત બુદ્ધિ થઈ શકે છે? માયાને વશ રહેનારો પરિચ્છિન્ન જડ જીવ શું ઈશ્વર સમાન થઈ શકે છે?